શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 17મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધર્મદેવ થકી ભાગવતી દીક્ષાને પામેલા પુરુષો હિંસા વગેરે આસુરી ક્રિયાનો ત્યાગ કરી શરદ ઋતુના ચંદ્રમાની સમાન ઉજ્જવળ કાંતિવાળા બની સ્વર્ગના જાણે દેવ હોય તેમ શોભવા લાગ્યા, અને તેઓ અન્ન ધન વસ્ત્રાદિક પદાર્થોથી વારંવાર ધર્મદેવનું અતિશય સન્માન કરવા લાગ્યા. તેથી ધર્મદેવ પણ કોઈ રાજા મહારાજાની જેમ સમૃદ્ધિવાન થયા. તેથી ધર્મદેવે પોતાના પુત્ર રામપ્રતાપના આપતકાળને લીધે હજુ સુધી નહીં કરેલા ઉપનયન સંસ્કાર સુધીના તમામ સંસ્કારો યથાવિધિ કર્યા, અને તેમાં મનુષ્યોને વિસ્મય ઉપજાવે તેવા દાન દીધા. ધર્મદેવની સંપત્તિ આવી રીતે વૃદ્ધિ પામતી જોઈને આસુરી સંપત્તિથી મદોન્મત્ત થયેલા અને મનુષ્યના રૂપમાં ફરતા અસુરો આસુરી રાજાઓની પક્ષપાતી સહાયથી ધર્મભક્તિને તથા તેમના આશ્રિતજનોને બહુ જ પીડા આપવા લાગ્યા. તે અસુરો ધર્મદેવની આજીવિકા, ધન ધાન્ય, સમસ્ત ગાયો અને વાહનોનું હરણ કરી અનેક પ્રકારે અપમાન કરવા લાગ્યા. આવી રીતની અસુરોની અતિ ઉપાધિથી ધર્મદેવ દારૂણ દરિદ્રતાનું દુઃખ પામ્યા. દરિદ્રીને કોણ આવકાર આપે? તેથી સંબંધીજનો પણ ધર્મદેવનો તિરસ્કાર કરવા લાગ્યા. હે નરાધીપ, વધુમાં તે અસુરો અતિથિ, અન્નાર્થી અને ભિખારીના સ્વરૂપે ધર્મદેવના ઘેર અવરજવર કરવા લાગ્યા. તેથી ધર્મદેવના ધનધાન્ય બિલકુલ ખૂટી ગયા અને આજીવિકા હરાઈ ગઈ. છતાં પણ ધર્મદેવ ગૃહસ્થના શાસ્ત્રીય ધર્મને અનુરૂપ અતિથિઓની સેવા જે તે પ્રકારે કરી ગૃહસ્થ ધર્મ બજાવતા હતા. કોઈ પણ રીતે સહન ન થાય તેવા ભયંકર પ્રસંગો ઊભા થયા છતાં મહાન ધીરજ ધારણ કરીને શત્રુઓની પીડાને સહન કરતા ધર્મદેવ પ્રત્યે ઉદાર બુદ્ધિવાળા પત્ની પ્રેમવતી એક વખત વિનયપૂર્વક કહેવા લાગ્યા. ભક્તિદેવી કહે છે, હે સ્વામીન, દૈવની ગતિ તો જુઓ કેવી આશ્ચર્યકારી છે. કારણ કે અપકાર કરનાર જનો ઉપર પણ, ઉપકાર કરનારા મહાન ધર્મવાળા તમારી પણ દુઃખથી આવી ભયંકર સ્થિતિ થઈ છે. આસુરી શત્રુઓને લીધે આપણને અકારણ આવો મહા ઉપદ્રવ ઉત્પન્ન થયો છે. આપણી આજીવિકા પણ તેવો હરી ગયા તથા ઘરની સામગ્રી પણ કાંઈ રહેવા દીધી નથી. આપણે ત્યાં અન્નાર્થીઓ વારંવાર આવે છે, પણ ઘરમાં અનાજ અશેષ છે. હે પતિદેવ, આપણે તો દુઃખ સહન કરીશું, પણ અતિથિઓને શું જવાબ આપીશું? અને વળી આપણને તો બીજે અથવા ત્રીજે દિવસે ભોજન મળે છે, તેમાં પણ અન્ન ક્યારેક મળે છે, ક્યારેક માત્ર શાક અને ક્યારેક માત્ર ફળ વગેરે પ્રાપ્ત થાય છે. તમે પુરુષ છો તેથી ધીરજપૂર્વક આ બધું કષ્ટ સહન કરી શકો છો, પણ હું સ્ત્રી છું તેથી ધીરજ ધરી શકતી નથી અને મારા અંતરમાં મોટો ઉદ્વેગ રહ્યા કરે છે. હે નાથ, દરિદ્રતાનું દુઃખ પતિવ્રતાના ધર્મમાં વિરોધી છે, તેથી તેનાથી હું અત્યંત ભય પામું છું. દરિદ્રતાના દુઃખને લીધે અન્નના કણને અર્થે જ્યાં ત્યાં ભટકતી સ્ત્રી ધર્મભ્રષ્ટ થઈ વિનાશ પામે છે. હે પતિદેવ, તમે અનેક શાસ્ત્રોમાં પારંગત છો, તેથી આપત્તિના દુઃખને દૂર કરવાના ઉપાયને જાણો છો. તે હેતુથી આ દારૂણ દુઃખની મુક્તિને માટે કાંઈ ઉપાય વિચારો તો સારું. હે સ્વામીન, આવો મોટો આપતકાળ આવ્યો છે, છતાં તમે પૂર્વની જેમ જ સ્વસ્થ ચિત્તે વર્તી શકો છો તે મને આશ્ચર્ય ઉપજાવે છે. પોતાની પત્ની ભક્તિદેવીએ આ પ્રમાણે કોમળ વચનો કહ્યા તે સાંભળી સર્વ ઉપાયને જાણનારા સમર્થ ધર્મદેવ આપતકાળથી બહુ પીડા પામેલ પત્ની ભક્તિદેવીને રાજી કરવા કહેવા લાગ્યા. હે કલ્યાણી, સર્વશાસ્ત્ર સંમત મારું વચન તમે સાંભળો. મનુષ્ય માત્ર ધીરજરૂપી નાવથી આપતકાળરૂપી મહાસાગરને અવશ્ય પાર કરી શકે છે. હે દેવી, सर्व जीव प्राणी मात्रनो देह प्रारब्ध कर्मने आधीन छे अने जे काय सुख दुख प्राप्त थाय छे ते प्रारब्धने अनुसारे ज प्राप्त थाय छे अने आपणने जे आ दुख प्राप्त थयो छे ते प्रारब्धथी ज थयो छे। आ शत्रुओ तो केवल तेमा निमित्त मात्र छे। माटे हे भद्रे, प्रारब्ध कर्म भोगव्या विना तेनी निवृत्तिना गमे तेटला उपायो कोई करे छता जीव प्राणी मात्रनो प्रारब्ध नाश पामतो नथी। आ सर्वशास्त्रनो निर्णय छे। हे सती, पूर्वे समर्थ होवा छता पण देवताओ, महाराजाओ अने राजाओ आदि के कठिन प्रारब्ध कर्मोथी उत्पन्न थयेला महादुखोने भोगव्या छे। हे कल्याणी, समस्त त्रिलोकीना अधिपति इंद्र महाराजाए पण पोतानी पत्नी शचीनी साथे वृत्रासुर वगैरे शत्रुओए आपेला महाकष्टोने भोगव्या छे। तेमज निषध देशना अधिपति अने पुण्यश्लोक एवा नळराजा पण पोतानी पत्नी दमयंतीनी साथे शत्रुओए आपेली घणी बधी पीड़ाने पाम्या छे। अरे, ब्रह्माजीनी तुल्य अने ब्रह्मवेत्ताओमां श्रेष्ठ एवा वशिष्ठ ऋषिए पण पोतानी पत्नी अरुंधतीनी साथे विश्वामित्र थकी अनेक प्रकारना दुख भोगव्या छे। आवा अनेक समर्थ पुरुषोए पण आ रीते प्राप्त थयेला प्रारब्धना कष्टने धीरजथी सहन कर्या छे अने आपणे पण ए ज रीते धीरज राखी सहन करवानुं छे। सुव्रत मुनि कहे छे, हे राजन, दुखी हृदयवाला भक्ति देवीए पोताना पतिदेवना आवा प्रकारना सहन करवाना वचनों सांभळ्या अने दुखनो अंत नहीं देखाता धीरज खूटी गई ने रुदन करवा लाग्या। हे राजन, रुदन करता भक्ति देवी ने सांत्वना आपता धर्मदेव फरी कहवा लाग्या के हे कल्याणी, तमे खेद न पामो, कोईनु पण दुख हमेशा रहतो नथी। प्रारब्ध कर्मनो विनाश शक्य नथी, छता धीर पुरुषो वारंवार प्रारब्धने हटाववा प्रयत्न करे छे अने ते प्रयत्न निष्फळ जाय छता पण तेवो क्यारे प्रयत्न छोड़ी देता नथी। तेज रीते हूँ पण तमारी प्रसन्नताने अर्थे संकटने दूर करवानो उपाय करीश। एथी मनमा शोक न करो। आ प्रमाणे धर्मदेव पोताना पतिव्रता पत्नी भक्तिदेवी ने आश्वासन आपी शत्रुओनो भय क्या उपाय थी नाश पामशे एवो विचार करवा लाग्या। शीघ्र सिद्धि ने आपे एवो उपाय धर्मदेव अंतरमा विचारी रह्या हता। त्यारे विवाहना समय पिता बाल शर्माए आपेल उपदेश वचनों थी हनुमानजीनु स्मरण थई आव्युं। सर्वसंकटने दूर करनारा हनुमानजी अपना कुलदेव छे। आवी विकट परिस्थितिमा तेमनो ज आराधन करूं आवो धर्मदेवे नक्की कर्युं। पछी धर्मदेवे तत्काल जपनी सिद्धि आपे एवा पवित्र स्थल अयोध्या तीर्थमा जई निवास कर्यो अने त्यां हनुमानजीनी आराधना करवा लाग्या। असुरो न जाणी शके ए रीते धर्मदेव प्रतिदिन हनुमानजीना मंदिरे जाए अने त्यां हनुमानजीनो पूजन करी तेमना सोल अक्षरना मंत्रथी गर्भित हनुमान स्तोत्रनो आ प्रमाणे पाठ करवा लाग्या। हे अंजनी सूत, हे वायुदेवना पुत्र, तमने नमस्कार। हे रामचंद्रजीना महाबुद्धिशाली दूत, तमने नमस्कार। हे देवताओना पूजनीय अने सुग्रीवना सचिव हनुमानजी, तमने नमस्कार। हे महावीर, हे महाबली, हे पराक्रमी, तमने नमस्कार। हे शत्रुओने जोवा मात्रथी त्रास उपजे एवी भीषण आकृतिवाला अने रावण जेवा पराक्रमी असुरने पण त्रास पमाडनारा हे हनुमानजी, तमने नमस्कार। हे रुद्रना अवतार स्वरूप, तमने नमस्कार। पत्थरनी शिला अने वृक्षो जेना आयुधो छे एवा हे हनुमानजी, तमने नमस्कार। राक्षसोना सैन्यनो मर्दन करनारा अने महायशस्वी हे हनुमानजी, तमने नमस्कार। लंका नगरीने भस्मीभूत करनारा हे हनुमानजी, तमने नमस्कार। दस माथावाळा रावणना पुत्र अक्षय कुमारनो क्षय करनारा हे हनुमानजी, तमने नमस्कार। हे सीताना शोकनो विनाश करनार हनुमानजी, तमने नमस्कार। हे महायोगी, हे सदा शुद्ध अंतःकरण वाला हनुमान जी, तमने नमस्कार। माँ जानकी अने भगवान रामचंद्र जी ने अत्यंत वहला अने चिरंजीवी एवा हे हनुमान जी, तमने नमस्कार। हे वानरों मां श्रेष्ठ, हे सर्वरोगनो नित्य शमन करनारा, तमने नमस्कार। भूत प्रेत पिशाच आदिक ने भय उपजावे अने तात्कालिक तगेड़ी मूके एवो मंगल नाम धारण करनारा हे हनुमान जी, तमने नमस्कार। हे मंगलमूर्ति श्री राम ने अतिशय प्रिय एवा हनुमान जी, तमने वारंवार नमस्कार छे। तेमज अतिशय स्थूल महामोटो आकार धरनारा अने अतिशय सूक्ष्म रूप ने धारवामां पण समर्थ एवा हे हनुमान जी, तमने नमस्कार। हे अखिल भय ने नाश करनारा अने स्वयं निर्भय स्वरूप एवा हनुमान जी, तमने नमस्कार। हे अतिशय उदार मनवाला अने बाल सूर्यनी समान तेजस्वी कांतिमान शरीर ने धारण करनारा, तमने नमस्कार। मुष्टिकारूपी आयुध थी शत्रु ने प्रहार करनारा हे हनुमान जी, तमने नमस्कार। हे लंकेश्वरना बगीचा ने उखेड़ी राक्षसों ने त्रास आपनारा हनुमान जी, तमने नमस्कार। राम नाम मा अतिशय अनुरागवाला अने संजीवनी औषधि लावी लक्ष्मण जीना प्राणनु रक्षण करनारा हे हनुमान जी, तमने नमस्कार। हे विश्ववंद्य, हे सर्वत्र विजय प्राप्त करावनारा, हे प्रख्यात सद्गुणों थी श्रेष्ठ, तमने मारा नमस्कार। हे भक्तजनोना संकट ने हरनारा, हे धर्ममा निष्ठावाला, हे सर्वत्र जीतनो डंको वगाड़नारा हे हनुमान जी, तमने नमस्कार। हे नैष्ठिक ब्रह्मचारियों मा श्रेष्ठ, हे निर्जन वन प्रदेश मा रहनारा हे हनुमान जी, तमने नमस्कार। तेमज हे भक्तजनों ना इच्छित मनोरथों ने पूर्ण करनारा तथा हे पांडवों नु प्रिय करनारा हनुमान जी, तमने नमस्कार। हे धर्मना शत्रुओं नो विनाश करनारा निर्दोष अने तेजस्वी स्वरूप एवा आपने हूँ नमस्कार करूँ छू। तेमज रामायणनी कथा सांभळवामां निरंतर उत्सुक मनवाला हे हनुमान जी, तमने हूँ नमस्कार करूँ छू। हे धार्मिक पुरुषों ने सेववा योग्य, हे ब्राह्मणों नु हित करनारा, हे देवताओं थी पूजायेला हनुमान जी, तमने मारा नमस्कार छे। तेमज हे ब्रह्मचर्य व्रतमां अति प्रिय अने सर्व प्रकारना पापने हरनारा हनुमान जी, तमने मारा नमस्कार। हे दरिद्रताना दुखोनो विनाश करनारा, हे बंधनों ने तोड़नारा हे मारुति, तमने मारा नमस्कार। हे भक्तजनों ने इच्छित सुख आपनारा, हे शरणागतों नू रक्षण करनारा अने ऋषिओना जेवी सात्विक वृत्ति ने वरेला हे हनुमान जी, तमने मारा नमस्कार छे। हे भक्तजनों ने इच्छित वरदान ने आपनारा हनुमान जी, तमने मारा नमस्कार छे। एकाग्र चित्त थी नित्य श्री रामचंद्र जी नो ध्यान करनारा तथा जेनी आराधना भक्तजनों माटे सहजपणे सरल छे एवा अने अभक्तजनों माटे अति कठिन छे एवा तथा दिव्य सुंदर आकृति धरनारा हे हनुमान जी, तमने मारा नमस्कार छे। हे आकड़ाना पुष्पनो हार पहेरनारा तमने नमस्कार। जे कोई पण जग्याए रहीने पोतानी आराधना करनारा भक्तजनों उपर कृपादृष्टि करनारा हे हनुमान जी, तमे मारा उपर कृपादृष्टि करी मने निर्भय करो अने आपनु साक्षात दिव्य दर्शन मने आपो, हूँ आपने नमस्कार करूँ छू। सुव्रत मुनि कहे छे, हे प्रताप सिंह राजन, प्रतिदिन आ प्रमाणे धर्मदेव भक्तजनोंना संकटने विनाश करनारा स्तोत्रथी हनुमानजीनी प्रथम स्तुति करता अने त्यार पछी ते स्तोत्रना एक एक श्लोकने विषे एक एक अक्षरनो स्वीकार करीने, अर्थात प्रथम श्लोकनो पहलो अक्षर, बीजानो बीजो, त्रीजानो त्रीजो, एवी रीते सोळ श्लोकमांथी एक एक अक्षरनो स्वीकार करवाथी थयेल ओम नमो भगवते भयभंजनाय सुखम कुरु आ मंत्रने छेड़े फट स्वाहा जोड़ीने धर्मदेव आ सोळ अक्षरना मंत्रनो विधिपूर्वक जप करता हता। हे राजन, आ सोळ अक्षरना मंत्रना जपने अंते ધર્મદેવ હનુમાનજીની આગળ જમણા પગને ડાબા પગના સાથળ ઉપર મૂકી એક ડાબા પગે ઊભા રહી બંને હાથ જોડીને આગળ કહેલા સ્તોત્રનો નિરંતર પાઠ કરતા હતા. ધર્મદેવ હનુમાનજીની પ્રાર્થના કરતા કહે છે, હે રાજનીતિમાં પ્રવીણ, હે વેદ અને શાસ્ત્રમાં કુશળ, હે રાજાધિરાજ શ્રી રામચંદ્રજી ભગવાનના મંત્રીવર્ય, હે શરીર પર સિંદૂરનો લેપ કરનારા, હે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ, હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. સીતાજીનું અપહરણ થવાથી શ્રી રામચંદ્રજી ભગવાનને અપાર કષ્ટ ઉત્પન્ન થયું, તેનું નિવારણ કરવામાં એક પ્રધાનપણે સહાય કરનારા રાક્ષસરાજ રાવણની સુવર્ણમય લંકા નગરીને અગ્નિથી ભસ્મીભૂત કરનારા હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. લક્ષ્મણજીને મારવા દશાનન રાવણે છોડેલ શક્તિ નામના આયુધના ઘાતથી પ્રાણકંઠમાં આવી ગયા ત્યારે લક્ષ્મણજીના સુખને માટે સંજીવની ઔષધિને લાવી આપનારા તથા દ્રોણાચલ પર્વત લાવીને રામપક્ષની વાનર સેનાને આનંદિત કરનારા હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. ભાઈના વિયોગથી દુઃખરૂપી મહાસાગરમાં ડૂબેલા ભરતજીને શ્રી રામચંદ્રજી ભગવાન લંકાપુરીથી અયોધ્યા પાછા પધારી રહ્યા છે આવા પ્રકારના વચનરૂપી નૌકામાં બેસાડી દુઃખના સિંધુમાંથી ઉદ્ધારનારા અને તેથી જ પ્રસન્ન થયેલા ભરતજીએ જેમને અનેક પ્રકારની પહેરામણી અર્પણ કરી છે એવા તથા શ્રી રામચંદ્રજી ભગવાનના ચરણારવિંદને વિશે જ ભ્રમરવત પોતાના ચિત્તને આસક્ત રાખનારા હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. મનનું દમન કરનારા મહાકપિરાજ કેસરી અને તેમના પત્ની અંજની માતાના તીવ્ર તપશ્ચર્યાના ફળરૂપે પુત્રરૂપથી પ્રગટ થયેલા તથા ગરુડજીની સમાન શરીર શક્તિ અને તીવ્ર વેગને ધારણ કરનારા હે રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. અનેક પ્રકારના આભિચારિક પ્રયોગ કરનારા અર્થાત મેલી વિદ્યા અજમાવનારા પુરુષોએ મૂકેલી વીરગણોએ સહિત કૃત્યાઓને ભગાડવા માટે પોતાના ભયાનક લાલચોળ નેત્રો કરનારા અને તેથી જ કોઈનાથી પણ સામે દ્રષ્ટિ માંડીને ન જોઈ શકાય તેવા તથા તમારા મંત્રનો જપ કરનારા રોગથી પીડાતા મનુષ્યો તે રોગમાંથી મુક્ત થાય છે, પુત્રની ઈચ્છાવાળો સંસ્કારી પુત્રને પ્રાપ્ત કરે છે અને ધનાર્થી ધન પ્રાપ્ત કરે છે એવા હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. તમારા નામના પદનું એકમાત્ર શ્રવણ થવાથી બ્રહ્મરાક્ષસ પિશાચ ભૂત પ્રેત આદિ તથા મરકી વગેરે અનિષ્ટ તત્વો તત્કાળ ભય પામીને પલાયન થઈ જાય છે એવા હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. તમે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા સમર્થ છો, એટલા જ માટે દીન દુઃખી તેમજ ઉદ્ધત શત્રુઓના ભયથી અત્યંત પીડા પામેલા એવા મારા પણ મનોરથ પૂર્ણ કરો. હે પૂર્ણકામ, હે શ્રી રામદૂત હનુમાનજી, મારું સંકટ દૂર કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ધર્મદેવ પ્રતિદિન નિશ્ચિત વ્રત લઈને સર્વસંકટને હરનારા આ સ્તોત્ર વડે હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા. અનુષ્ઠાનનો આરંભ કર્યો ત્યારથી પત્ની ભક્તિદેવીની સાથે ધર્મદેવ ક્યારેક ફળ, ક્યારેક કંદ અને પત્રનો આહાર કરે છે, ક્યારેક માત્ર શાક જમી લે છે, ક્યારેક માત્ર જળ પીને રહે અને ક્યારેક તો ઉપવાસ પણ થાય. આ પ્રમાણે વ્રત કરી હનુમાનજીની આરાધના કરતા હતા. એમ કરતા 2 મહિનાના અંતે તેમના ધ્યાનથી પ્રાપ્ત થયેલી સ્વપ્ન સમાધિમાં ઉતરી ગયેલા ધર્મદેવને હનુમાનજીએ પ્રત્યક્ષ આવી પોતાનું દર્શન આપ્યું અને બહુ જ પ્રસન્ન મને ધર્મદેવને કહેવા લાગ્યા, હે ધર્મદેવ, તમારી ઉપર હું બહુ જ રાજી થયો છું. ચિંતા ન કરો, તમે જલ્દીથી આ કષ્ટથી મુકાઈ જશો. તમે અત્યારે વૃંદાવન તીર્થમાં જાઓ, ત્યાં તમારા પૂર્વના મિત્રો મરીચ્યાદિ મુનિઓ પણ તમારી જેમ જ અસુરો થકી કષ્ટને પામ્યા છે, તેઓનો સંગાથ મળતા તમે ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આટલું કહીને હનુમાનજી અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી અત્યંત ખુશ થઈ ગયેલા ધર્મદેવ સમાધિમાંથી જાગ્યા અને તે સ્વપ્નના વૃત્તાંતને સત્ય માન્યું. પ્રાતઃકાળે પોતાના વ્રતની સમાપ્તિ કરી પુત્ર રામપ્રતાપને તેમના મામાને ઘેર છપૈયામાં છોડીને પત્ની ભક્તિદેવી સાથે ધર્મદેવ વૃંદાવન તીર્થમાં જવા નીકળ્યા. કોઈ અસુર પાછળ પાછળ આવશે એવા ભયથી, કોઈ ન જાણી શકે એ રીતે ઘરેથી ભાથું લીધા વિના નીકળેલા તે દંપતી ભય પામતા પામતા સંગાથ વિના એકલા જ ચાલ્યા જાય છે. હે રાજન, તે સમયે ધર્મદેવ અને ભક્તિદેવીએ જાડા સાંધેલા અને જીર્ણશીર્ણ વસ્ત્રો પહેર્યા હતા. તેમના શરીર અતિ દુર્બળ હતા, છતાં અરસપરસ મધુર વાતો કરીએ જતા હતા. આ પ્રમાણે જગતના મા બાપ ધર્મદેવ અને ભક્તિદેવી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. દશમે દિવસે આ તીર્થક્ષેત્રમાં પધારેલા મહાધીરજશાળી દંપતી ધર્મભક્તિએ સમગ્ર તીર્થનો વિધિ પોતાની શક્તિ પ્રમાણે કર્યો. ત્યાર પછી પોતાના હૃદયમાં વૃંદાવન વિહારી શ્રીકૃષ્ણ ભગવાનનું નિરંતર સ્મરણ કરતા, માગ્યા વિના જે કાંઈ મળે તેનાથી શરીર નિર્વાહ કરતા ધર્મભક્તિ ત્યાંથી વૃંદાવન તીર્થ તરફ જવા નીકળ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાનના પુષ્પદોલોત્સવના દર્શન કરવા જતા મનુષ્યોના સંઘોમાં પણ અસુરોના ભયની શંકાથી માર્ગમાં તેમનો સંઘાત છોડી એકલા જ ધર્મભક્તિ ચાલતા હતા. આ રીતે ભક્તિની સાથે ધીરે ધીરે ચાલતા ધર્મદેવ નૈમિષારણ્યથી એક મહિને ફાગણવદ પડવાના શુભ પુષ્પદોલોત્સવના દિવસે પવિત્ર વૃંદાવન તીર્થમાં પહોંચ્યા. દેશ દેશાંતરમાંથી દર્શનાર્થે પધારેલા મનુષ્યોએ જે ગોવર્ધન પર્વતનું અનુપમ પૂજન કર્યું છે, એવા પર્વતમાં પુષ્પોથી શણગારેલા હિંડોળામાં બિરાજમાન થયેલા ભગવાન શ્રી બાલકૃષ્ણ ઝૂલતા હતા તેનું દર્શન અને પૂજન કરી તે ગોવર્ધન પર્વતની રમણીય શોભાને નિહાળી ધર્મને ભક્તિ વિધિ પ્રમાણે ગિરિરાજની પ્રદક્ષિણા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બે મહિનાની આરાધનાને અંતે પ્રસન્ન થયેલા શ્રી હનુમાનજીના કહેવાથી ધર્મભક્તિએ વૃંદાવન તીર્થમાં આગમન કર્યું એ નામે 17મો અધ્યાય પૂર્ણ થયો.